શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ અધ્યાય 34મો શ્રીહરિ કહે છે, હે માં, જે વસ્તુ જેવા પ્રકારની હોય તે વસ્તુને પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ, ઉપમાન પ્રમાણ કે શબ્દ પ્રમાણથી તેવા પ્રકારે જ સંપૂર્ણ જાણી લેવી તેનું નામ જ્ઞાન કહેવાય છે। તે જ્ઞાન શાસ્ત્રોમાં બે પ્રકારનું કહેલું છે, એક આત્માના સ્વરૂપ સંબંધી જ્ઞાન અને બીજું પરમાત્માના સ્વરૂપ સંબંધી જ્ઞાન। હે માં, અહીં જ્ઞાનના પ્રકરણમાં આત્મા શબ્દથી શરીરમાં રહેલા જીવને કહેલો છે। જે જીવાત્મા જ્ઞાનશક્તિથી નખથી શિખા પર્યંત આખા શરીરમાં વ્યાપીને રહેલો છે અને તે શરીરમાં રહેલા આંખ કાન વગેરે બાહ્ય ઇન્દ્રિયો તથા મન બુદ્ધિ વગેરે આંતર ઇન્દ્રિયો તથા તે સર્વેના સૂર્યાદિ દેવતાઓનો આ જીવાત્મા પ્રકાશક છે। જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણ અવસ્થા તથા સ્થૂલ, સૂક્ષ્મ અને કારણ આ ત્રણ શરીરમાં આ જીવ તાદાત્મ્ય સંબંધથી અર્થાત તેની સાથે એક રસ થઈ જવારૂપ સંબંધથી બદ્ધ થયો છે। પણ વસ્તુતાએ અવસ્થા અને શરીરથી તદ્દન જુદો છે। હે માં, જેવી રીતે અગ્નિ લોખંડના ગોળામાં એકરસ થઈને વ્યાપી જવાથી એકરૂપ થઈ જાય છે, પરંતુ વસ્તુતાએ લોખંડના ગુણધર્મોથી તે અગ્નિ તદ્દન જુદો જ છે, તેમ જીવાત્મા પણ આ શરીર તથા અવસ્થારૂપ જડ વસ્તુથી તદ્દન જુદો જ છે। શરીરમાં બાલ, યૌવન, વૃદ્ધ આદિ વિકૃતિઓ પ્રાપ્ત થાય છતાં તેમાં રહેલા જીવાત્માના સ્વરૂપમાં કોઈ વિકૃતિ પેદા થતી નથી, તેમજ દેહ નાશ પામે છતાં જીવ નાશ પામતો નથી। આ જીવ સત્ય સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, છેદાવું કપાવું આદિ ક્ષરધર્મોથી રહિત અક્ષર છે। અણુ સરખો સૂક્ષ્મ હોવાથી આ સ્થૂળ દ્રષ્ટિથી જોઈ શકાતો નથી। ભગવદ્ કૃપા વિના તે દુર્જ્ઞેય છે, અર્થાત તેના સ્વરૂપને ભગવાનના ભક્તો સિવાય સાચી રીતે કોઈ જાણી શકતો નથી। સાચી રીતના આ જીવાત્માના સ્વરૂપને જાણવું તેનું નામ આત્મજ્ઞાન કહેવાય છે। હે માં, હવે તમને પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન કહું છું। સ્વરૂપ, સ્વભાવ, ગુણ અને વિભૂતિ આદિકથી અક્ષર બ્રહ્મ થકી પણ ઉત્કૃષ્ટ હોવાથી જેને પરબ્રહ્મ કહેવાય છે, એવા શ્રીકૃષ્ણ ભગવાન છે, તે જ પરમાત્મા છે। તે સત્વ, રજ અને તમ આ પ્રાકૃત ગુણોથી રહિત છે, તેથી નિર્ગુણ કહ્યા છે, તથા તે જડ ચિદાત્મક આ સમગ્ર સૃષ્ટિમાં અંતર્યામીપણે અખંડ નિવાસ કરીને રહેલા હોવાથી તેને વિષ્ણુ કહ્યા છે। તે પ્રધાન પુરુષાદિક ઈશ્વરોના પણ ઈશ્વર હોવાથી પરમેશ્વર કહ્યા છે। તેવી જ રીતે બદ્ધ કે મુક્ત જીવોના સમૂહની અંદર કે બહાર રહીને તેનું નિયમન કરે છે, તેથી તેને નારાયણ કહ્યા છે। ઐશ્વર્ય આદિ છ ભગના નિધિ હોવાથી તેને ભગવાન કહેવાય છે, તથા જેનું અંતઃકરણ શુદ્ધ હોય ત્યાં જ પ્રગટ થતા હોવાથી તેને વાસુદેવ કહ્યા છે। હે માં, આ પરમાત્માનો સાક્ષાત સંબંધ કેટલો મહાન છે! આ લોકમાં ક્રિયાનો કરનાર પુરુષ શ્રદ્ધા, સુખ, જ્ઞાન, સ્થાન તથા દ્રવ્યો આ સર્વે માયાના ત્રણ ગુણયુક્ત હોવા છતાં તેને પરમાત્માનો સાક્ષાત સંબંધ જો પ્રાપ્ત થાય તો તરત જ તે સર્વે નિર્ગુણ થઈ જાય છે। કારણ કે પરમાત્મા સદાય નિર્ગુણ છે, તે સદાય સ્વતંત્ર છે, સ્વતઃ સિદ્ધ અખંડ પ્રકાશમાન છે। જગતનું મૂળ કારણ, મૂળ પ્રકૃતિ અને મૂળ પુરુષ તેના પણ તે કારણ છે। બ્રહ્મભાવને પામેલા મહામુક્તો પણ તેની અખંડ ઉપાસના કરે છે, તથા તે કરોડો સૂર્યના પ્રકાશથી પણ વધુ પ્રકાશમાન છે। હે માં, પ્રધાન આદિ અષ્ટ આવરણે યુક્ત અનંત કોટી બ્રહ્માંડોના સમૂહો જે અક્ષર બ્રહ્મમાં અણુની જેમ ઉડતા ફરે છે, તે અક્ષર બ્રહ્મ આ પરમાત્માનું ધામ છે। આ પરમાત્મા સદાય સાકાર દિવ્ય સ્વરૂપે અહીં બિરાજે છે, તે અક્ષરના આત્મા છે, તેથી તે અક્ષર બ્રહ્મથી પણ પર શાસ્ત્રોમાં વર્ણવાયેલા છે। સર્વે જીવ પ્રાણી માત્રના અને વૈરાટાદી ઈશ્વરોના પણ તે અંતર્યામી છે। તે સ્વરૂપ, સ્વભાવ, ગુણ, વિભૂતિ અને ઐશ્વર્ય થકી ક્યારેય ચ્યુત થતા નથી, તેથી અચ્યુત કહેલા છે। હે માં, તે પરમાત્મા એક જ છે, અદ્વિતીય છે, અર્થાત તેની સમાન કે તેનાથી ચડિયાતું આ વિશ્વમાં કોઈ નથી। અને કાળ, માયા, પુરુષ અને મહત્ત્વ આદિક જે છે તે તો તેની શક્તિઓ છે, અને પોતે તો તેનું નિયમન કરનારા પ્રભુ છે। તે જ પરમાત્મા ભગવાન શ્રીહરિ આ પૃથ્વી ઉપર પોતાનો વિરહ સહન નહીં કરી શકનારા પોતાના એકાંતિક ભક્તોને પોતાની મૂર્તિનું સુખ આપવા માટે તથા અનંત જીવોના કલ્યાણને અર્થે અને અસુરોનો વિનાશ કરવાને અર્થે રામકૃષ્ણાદિક અવતારોને ધારણ કરનારા છે। આ પરમાત્મા સત્ય, શૌચ, દયા આદિ અનંત કલ્યાણકારી ગુણોના ધામ છે। ક્ષર અને અક્ષરથી પણ ઉત્તમ હોવાથી તેને પુરુષોત્તમ કહેલા છે। હે માં, આજ પરમાત્મા પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીકૃષ્ણ અનંતકોટી બ્રહ્માંડોનું સર્જન કરવાની ઈચ્છાથી અક્ષર પુરુષ દ્વારા પોતાની શક્તિ એવી મૂળ પ્રકૃતિની સામે દ્રષ્ટિ કરે છે, ત્યારે તે મૂળ પ્રકૃતિ ભગવાનના દ્રષ્ટિરૂપ ગર્ભને ધારણ કરે છે। ત્યાર પછી તે મૂળ પ્રકૃતિ કરોડે કરોડ પુરુષોની સાથે પ્રધાન નામની પ્રકૃતિઓને જન્મ આપે છે। તે પ્રધાન નામની કરોડે કરોડ શક્તિઓ તે પુરુષો સાથે જોડાઈને તેની દ્રષ્ટિ પામીને ગર્ભધારણ કર્યા પછી જગતની ઉત્પત્તિના કારણભૂત મહતત્વાદિક તત્વોને ઉત્પન્ન કરે છે। હે માં, આ પ્રમાણે ભગવાનની ઈચ્છાથી અનંતકોટી બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે। તેમાં એક બ્રહ્માંડની ઉત્પત્તિનો ક્રમ તમને જણાવું છું। જો કે એક બ્રહ્માંડની ઉત્પત્તિનું વર્ણન પણ વિસ્તારપૂર્વક સંપૂર્ણ કરવું શક્ય નથી, તેથી એક બ્રહ્માંડની ઉત્પત્તિ પણ હું તમને સંક્ષેપમાં જણાવું છું। હે માં, તે પરમાત્મક પુરુષની દ્રષ્ટિ પામેલી ત્રિગુણમયી પ્રધાન નામની શક્તિ થકી જગતના અંકુરરૂપ મહતત્વની ઉત્પત્તિ થાય છે। હે સતી, હે માં, ત્યાર પછી ભગવાન શ્રી વાસુદેવની ઈચ્છાથી પ્રધાનતત્વના અન્વયે યુક્ત એ મહતત્વ થકી ત્રણ પ્રકારનો અહંકાર ઉત્પન્ન થાય છે। સાત્વિક, રાજસ અને તામસ આ ત્રણ પ્રકારનો અહંકાર પણ હંમેશા મહતત્વના અન્વયે યુક્ત રહેલો હોય છે। જેવી રીતે મહતત્વ છે તે પ્રધાનતત્વના અન્વયે સદા યુક્ત હોય છે। ત્યાર પછી હે માં, ભગવાન શ્રી વાસુદેવની ઈચ્છાથી તે ત્રણમાંના એક તામસ અહંકારમાંથી શબ્દ ઉત્પન્ન થાય છે। તે શબ્દ થકી શબ્દ જેની તન્માત્રા છે એવો આકાશ ઉત્પન્ન થાય છે। હવે તામસ અહંકાર જેનું મૂળ કારણ છે અને શબ્દ જેની તન્માત્રા છે એવા આકાશમાંથી સ્પર્શ ઉત્પન્ન થાય છે। એ સ્પર્શ થકી સ્પર્શ જેની તન્માત્રા છે એવો વાયુ ઉત્પન્ન થાય છે। આકાશ આવૃત્ત તે વાયુ થકી રૂપ ઉત્પન્ન થાય છે। વાયુ આવૃત્ત તે રૂપ થકી રૂપ જેની તન્માત્રા છે એવું તેજ ઉત્પન્ન થાય છે। ત્યાર પછી તે તેજમાંથી રસ ઉત્પન્ન થાય છે। ત્યાર પછી તેજ આવૃત્ત તે રસ થકી રસ જેની તન્માત્રા છે એવું જળ ઉત્પન્ન થાય છે। તે જળમાંથી ગંધ ઉત્પન્ન થાય છે। ગંધ થકી ગંધ જેની તન્માત્રા છે એવી પૃથ્વી ઉત્પન્ન થાય છે, અને તે પૃથ્વીને વિશેષ એવા નામથી પણ કહેવામાં આવે છે। હે માં, ઉપરોક્ત આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી આ પાંચ તત્વોને પંચમહાભૂત કહેવામાં આવે છે, અને તેના કારણભૂત શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધને પંચ તન્માત્રા કહેવામાં આવે છે। હે માં, બીજા રાજસ અહંકારમાંથી પાંચ જ્ઞાન ઇન્દ્રિયો, પાંચ કર્મ ઇન્દ્રિયો, પંચ પ્રાણ અને બુદ્ધિ ઉત્પન્ન થાય છે। શ્રોત્ર અર્થાત કાન, ત્વક અર્થાત ચામડી, ચક્ષુ અર્થાત આંખ જીહવા અર્થાત જીભ અને ઘ્રાણ અર્થાત નાક આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે, તેમજ વાક અર્થાત વાણી, પાણી અર્થાત હાથ, પાદ અર્થાત પગ, પાયો અર્થાત ગુદા અને ઉપસ્થ અર્થાત શિશ્ન આ પાંચ કર્મેન્દ્રિયો છે. હેમાં ત્રીજા સાત્વિક અહંકાર થકી બાહ્ય અને આંતર ઇન્દ્રિયોના દેવતા અને મન ઉત્પન્ન થાય છે. દિક્પાળ શ્રોત્ર ઇન્દ્રિયના દેવતા છે, વાયુદેવ ત્વક ઇન્દ્રિયના, ચક્ષુ સૂર્ય ઇન્દ્રિયના, પ્રચેતા એટલે વરુણદેવ જિહ્વા ઇન્દ્રિયના, અશ્વિની કુમાર ઘ્રાણ ઇન્દ્રિયના, અગ્નિદેવ વાક ઇન્દ્રિયના, ઇન્દ્રદેવ હાથ ઇન્દ્રિયના, ઉપેન્દ્ર વિષ્ણુ પાદ ઇન્દ્રિયના, મિત્રદેવ ગુદા ઇન્દ્રિયના અને કશ્યપ શિષ્ણ ઇન્દ્રિયના દેવતા છે. તેવી જ રીતે ચંદ્રમા મનના, બ્રહ્મા બુદ્ધિના, વાસુદેવ ચિત્તના અને રુદ્ર અહંકારના દેવતા છે. આ પ્રમાણે એ દસ ઇન્દ્રિયો અને ચાર અંતઃકરણના અધિપતિ દેવતાઓ સાત્વિક અહંકાર થકી ઉત્પન્ન થાય છે. હેમાં ત્યાર પછી ભગવાનના સંકલ્પથી તે દેવતાઓએ સહિત મહદાદિ 24 તત્વો ભેળા મળીને પોતપોતાના અંશના ઐશ્વર્યયુક્ત વિરાટ પુરુષનું સર્જન કરે છે. તે વિરાટના શરીરમાં રહેલા આત્મા એવા વૈરાજ પુરુષને ઈશ્વર એવા નામથી કહેવામાં આવે છે. તે વિરાટે પોતાના અંગમાંથી ઉત્પન્ન થયેલા નાર નામના ગર્ભોદક જળમાં શયન કર્યું, તેથી તેને નારાયણ પણ કહે છે. હેમાં તે વિરાટ નારાયણના નાભિકમળમાંથી રજોગુણ પ્રધાન બ્રહ્મા ઉત્પન્ન થાય છે. પરમાત્મા સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાન બ્રહ્મા દ્વારા આ સમગ્ર જીવસૃષ્ટિનું સર્જન કરે છે. તે સમગ્ર સૃષ્ટિમાં પ્રજાપતિઓ, દેવતાઓ, ઋષિઓ, પિતૃઓ, ગંધર્વો, ચારણો, સિદ્ધો, યક્ષો, વિદ્યાધરો, અસુરો, કિંપુરુષો, અપ્સરાઓ, કિન્નરો, સર્પો, માતૃગણો, પિશાચો, રાક્ષસો, ભૂત, પ્રેતો, વિનાયકો, વૈતાલો, ઉન્માદો, વૃદ્ધગ્રહો તથા બાળગ્રહો, પશુઓ, મૃગો, પક્ષીઓ, વૃક્ષો, પર્વતો, પેટ ઘસીને ચાલનારા સરીસૃપો, તેમજ સ્થાવર જંગમ અનંત જીવો તથા પૃથ્વી, જળ અને આકાશમાં ગતિ કરનાર અગણિત જીવોનું પોતપોતાના ગુણ અને કર્મને અનુસાર સર્જન કરે છે. હેમાં બ્રહ્મા દ્વારા ભગવાને સર્જેલી સૃષ્ટિના શરીરધારીઓમાં કેટલાક જીવ શુદ્ધ સત્વગુણ પ્રધાન હોય છે, કેટલાક મિશ્ર સત્વગુણ પ્રધાન હોય છે, કેટલાક રાજસગુણ પ્રધાન હોય છે, કેટલાક તમોગુણ પ્રધાન હોય છે અને કેટલાક મિશ્રગુણ પ્રધાન જીવ હોય છે, તેમજ કેટલાક ત્રણેય ગુણે રહિત નિર્ગુણ જીવો પણ હોય છે. હેમાં તે સર્વે જીવાત્માઓ પોતાના ગુણ, કર્મ અને સ્વભાવને અનુસારે પુણ્યકર્મ, પાપકર્મ તથા પુણ્યપાપ મિશ્રિત કર્મ કરે છે અને જે નિર્ગુણ જીવો છે તે ભગવાનની ભક્તિરૂપ સત્કર્મો જ કરે છે. હેમાં આ પ્રમાણે બ્રહ્મારૂપે રહીને ભગવાન પ્રજાનું સર્જન કરે છે, વિષ્ણુરૂપે રહીને ભગવાન પ્રજાનું પોષણ કરે છે અને શિવરૂપે રહીને ભગવાન આ સૃષ્ટિનો સંહાર પણ કરે છે. વળી એ પરમાત્મા અક્ષર પુરુષ રૂપે કરીને સમસ્ત જીવસૃષ્ટિમાં પ્રવેશ કરીને તેમના કર્મોને અનુસારે સર્વ પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખીને તેના કર્મનું ફળ તેને આપે છે. હે બુદ્ધિમાન મા, જેવી રીતે ચક્રવર્તી સમ્રાટ અન્ય ખંડિયા રાજાઓના એક નિયંતા છે, તેવી જ રીતે ભગવાન પુરુષોત્તમ નારાયણ શ્રીહરિ એક પોતે અક્ષર બ્રહ્મધામના નિયંતા છે, મૂળ પુરુષના અને મૂળ પ્રકૃતિના નિયંતા છે, અનંતકોટી બ્રહ્માંડોના, અનંતકોટી પ્રધાન પુરુષોના પણ નિયંતા છે. તેવી જ રીતે અનંતકોટી બ્રહ્માંડોના કારણરૂપ મહાતત્વાદી તત્વોના પણ નિયંતા છે. અને વળી સ્થૂળ એવા દિવસ, મહિના, વર્ષ આદિ રૂપે તથા પરાર્ધ, દ્વિપરાર્ધ આદિ સૂક્ષ્મ રૂપે આ અનંતકોટી બ્રહ્માંડની અંદર અને બહાર વિચરતા કાળના પણ તે પરમાત્મા નિયંતા છે, તે મહદાદી તત્વો થકી ઉત્પન્ન થયેલા વિરાટ પુરુષના નિયંતા છે, વિરાટમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્મા વિષ્ણુ અને શિવના પણ નિયંતા છે, તેમજ તે બ્રહ્મા થકી ઉત્પન્ન થયેલા પ્રજાપતિ આદિ સમસ્ત દેવતાઓના તે એક જ નિયંતા છે. હે માં, આ અક્ષરાદિકમાંથી જેને જેને આ જગતની સૃષ્ટિમાં જ્યાં જ્યાં જે જે અધિકાર આપીને ભગવાને જોડ્યા છે તે સર્વે તે પુરુષોત્તમ નારાયણ થકી ભય પામીને સાવધાનીપૂર્વક તેમની આજ્ઞામાં નિરંતર વર્તે છે. હે માં, એવી રીતે અક્ષરાદિક સર્વે પરતંત્ર છે, પરંતુ એક પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જ સ્વતંત્ર છે. તેથી તે જ એક અક્ષરાદિ સર્વેને સેવવા યોગ્ય અને ઉપાસના કરવા યોગ્ય છે. હે માં, આ રીતનું પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન મેં તમને કહ્યું. હે માં, સદગુરુના માધ્યમથી આ જ્ઞાન જેને પ્રાપ્ત થાય તેને બીજું કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. હે માં, આ પ્રમાણે પૂર્વોક્ત લક્ષણવાળા સત્પુરુષના પ્રસંગથી જે પુરુષ આત્મા અને પરમાત્માના સ્વરૂપને યથાર્થ રીતે જાણી ભવબંધનને હરનારી ભગવાન શ્રી વાસુદેવની ભક્તિ કરે છે તે પુરુષને મુક્ત કહેવામાં આવે છે. આ પ્રમાણે શ્રી નારાયણ ભગવાનના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રમાં પ્રથમ પ્રકરણમાં હરિગીતાના તૃતીય અધ્યાયમાં જ્ઞાનના સ્વરૂપનું નિરૂપણ કર્યું. એ નામે 34મો અધ્યાય પૂર્ણ થયો.